श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 8 पृथ्वीना चरित्र तथा सूर्यवंश नु वर्णन। भीष्मजीए पूछ्यु, हे ब्रह्मन, सांभळवामां आवे छे के पूर्व काळमां अनेक राजा आ पृथ्वीनो उपभोग करी चूक्या छे। पृथ्वीना संबंधना कारणे ज राजाओने पार्थिव या पृथ्वीपति कहे छे, परंतु आ भूमिनी जे पृथ्वी संज्ञा छे તે કોના સંબંધથી થઈ છે? ભૂમિને આ પારિભાષિક સંજ્ઞા શા માટે આપવામાં આવી છે? અથવા એનું ગૌ નામ પણ શા કારણે પડ્યું એ મને કહો। પુલત્સજીએ કહ્યું, સ્વયંભૂ મનુના વંશમાં એક અંગ નામના પ્રજાપતિ હતા। તેમણે મૃત્યુની કન્યા સુનિથા સાથે લગ્ન કર્યા હતા। સુનિથા બહુ કુરૂપ હતી। તેનો વેન નામનો પુત્ર થયો, જે સદા અધર્મમાં જ લાગેલો રહેતો હતો। તે લોકોનો અહિત કરતો અને પરાઈ સ્ત્રીઓને પડાવી લેતો હતો। એક દિવસ મહર્ષિઓએ તેની ભલાઈ અને જગતના ઉપકાર માટે તેને ખૂબ સમજાવ્યો, પરંતુ તેનું અંતઃકરણ અશુદ્ધ હોવાને કારણે તેણે તેમની વાત માની નહીં, પ્રજાને અભયદાન ન આપ્યું। ત્યારે ઋષિઓએ શ્રાપ આપીને તેને મારી નાખ્યો। પછી અરાજકતાના ભયથી પીડાઈને પાપરહિત બ્રાહ્મણોએ વેનના શરીરનું બળપૂર્વક મંથન કર્યું। મંથન કરવાથી તેના શરીરમાંથી પ્રથમ મલેચ્છ જાતિઓ ઉત્પન્ન થઈ, જેમનો રંગ કાળા અંજન જેવો હતો। ત્યાર પછી તેના જમણા હાથમાંથી એક દિવ્ય તેજસ્વી શરીરધારી ધર્માત્મા પુરુષનો પ્રાદુર્ભાવ થયો, જેમણે ધનુષ્ય બાણ અને ગદા ધારણ કરેલા હતા તથા રત્નમય કવચ તથા અનેક આભૂષણોથી વિભૂષિત હતા। તેઓ પૃથુના નામે પ્રસિદ્ધ થયા। તેમના રૂપમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ જ પ્રગટ થયા હતા। બ્રાહ્મણોએ તેમને રાજ્ય પર અભિષિક્ત કર્યા। રાજા થયા પછી તેમણે જોયું કે આ પૃથ્વી પરથી ધર્મ ચાલ્યો ગયો છે। ક્યાંય ન તો સ્વાધ્યાય થાય છે કે ન યજ્ઞો। ત્યારે તેઓ ક્રોધપૂર્વક પોતાના બાણથી પૃથ્વીને ચીરી નાખવા માટે તૈયાર થઈ ગયા। આ જોઈને પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ભાગી ગઈ। તેને ભાગી જતી જોઈને પૃથ્વીએ પણ તેનો પીછો કર્યો। ત્યારે તે એક સ્થાન પર ઊભી રહીને બોલી, હે રાજન, મારા માટે સી આજ્ઞા છે? પૃથ્વીએ કહ્યું, હે સુરતે, સંપૂર્ણ ચરાચર જગતને માટે જે અભિષ્ટ વસ્તુ છે તેને શીઘ્ર પ્રસ્તુત કરો। પૃથ્વીએ બહુ સારું કહીને સ્વીકૃતિ આપી દીધી। ત્યારે રાજાએ સ્વયંભૂ મનુને વાછરું બનાવીને પોતાના હાથમાં પૃથ્વીનું દૂધ દોહ્યું। તે જ દૂધ અન્ન થયું, જેના વડે તમામ પ્રજા જીવન ધારણ કરે છે। ત્યાર પછી ઋષિએ પણ ભૂમિરૂપી ગાયનું દોહન કર્યું। તે સમયે ચંદ્રમા વાછરું બન્યા। દોહનારા હતા વનસ્પતિ, દૂધનું પાત્ર હતું વેદ અને તપસ્યા જ દૂધ હતી। પછી દેવતાઓએ પણ પૃથ્વીનું દોહન કર્યું। તે સમયે મિત્ર દેવતા દોહનાર થયા, ઇન્દ્ર વાછરું થયા તથા તેજ અને બળ જ દૂધના રૂપમાં પ્રગટ થયા। દેવતાઓનું દોહન પાત્ર સોનાનું હતું અને પિતરોનું ચાંદીનું। પિતરો વતી અંતકે દોહવાનું કામ કર્યું। યમરાજ વાછરું બન્યા અને સ્વધા જ દૂધરૂપ પ્રાપ્ત થઈ। નાગોએ તુંબડીનું પાત્ર બનાવ્યું અને તક્ષકને વાછરું, ધૃતરાષ્ટ્ર નામના નાગે દોહનાર બનીને વિષરૂપી દૂધનું દોહન કર્યું। અસુરોએ લોઢાના પાત્રમાં પૃથ્વીમાંથી માયારૂપી દૂધ દોહ્યું। તે સમયે પ્રહલાદ પુત્ર વિરોચન વાછરું બન્યા અને ત્રિમૂર્ધાએ દોહવાનું કામ કર્યું હતું। યક્ષ અંતર્ધાન થવાની વિદ્યા પ્રાપ્ત કરવા ચાહતા હતા, તેથી તેમણે કુબેરને વાછરું બનાવીને કાચા પાત્રમાં તે અંતર્ધ્યાન વિદ્યાને જ પૃથ્વી પાસેથી દૂધ રૂપે પ્રાપ્ત કરી। ગંધર્વો અને અપ્સરાઓએ ચિત્રરથને વાછરું બનાવીને કમળના પાંદડામાં પૃથ્વીમાંથી સુગંધોનું દોહન કર્યું। તેમના વતી અથર્વ વેદના પારગામી વિદ્વાન સુરુચિએ દૂધ દોહવાનું કાર્ય કર્યું હતું। આ પ્રમાણે અન્ય લોકોએ પણ પોતપોતાની રુચિ અનુસાર પૃથ્વીથી આયુ ધન અને સુખનું દોહન કર્યું। પૃથ્વીના શાસનકાળમાં કોઈ પણ મનુષ્ય ન દરિદ્રી હતો, ન રોગી, ન નિર્ધન, ન પાપી તથા ન કોઈ ઉપદ્રવ હતો, કે ન પીડા, બધા સદા પ્રસન્ન રહેતા હતા, કોઈને પણ દુઃખ કે શોક ન હતો. મહાબળી પૃથ્વીએ લોકોના હિતની કામનાથી પોતાના ધનુષ્યની અણીથી મોટા મોટા પર્વતોને ઉખાડીને હટાવી દીધા અને પૃથ્વીને સમતળ બનાવી. પૃથ્વીના રાજ્યમાં ગામ વસાવવા અને કિલ્લા બનાવવાની આવશ્યકતા ન હતી. કોઈને શસ્ત્ર ધારણ કરવાનું પણ કોઈ પ્રયોજન ન હતું. મનુષ્યને વિનાશ અને વિષમતાનું દુઃખ જોવું પડતું ન હતું. અર્થશાસ્ત્ર પ્રત્યે કોઈને આદર ન હતો. બધા લોકો ધાર્મિક હતા. આ પ્રમાણે મેં તમને પૃથ્વીના દોહન પાત્રનું વર્ણન કર્યું તથા જેવું દૂધ દોહવામાં આવ્યું હતું તે પણ કહી દીધું. રાજા પૃથ્વી મહાન બુદ્ધિમાન હતા. જેમની જેવી રુચિ હતી તે પ્રમાણે તેમને દૂધ પ્રદાન કર્યું. આ પ્રસંગ યજ્ઞ અને શ્રાદ્ધ પ્રસંગે સાંભળવા યોગ્ય છે. એ મેં તમને સંભળાવી દીધો. આ ભૂમિ ધર્માત્મા પૃથ્વીની કન્યા માનવામાં આવે છે. તેથી વિદ્વાન પુરુષો પૃથ્વી કહીને એની સ્તુતિ કરે છે. ભીષ્મે કહ્યું, હે બ્રહ્મન, તમે તત્વજ્ઞાતા છો. હવે ક્રમશઃ સૂર્યવંશ અને ચંદ્રવંશનું સંપૂર્ણ અને યથાર્થ વર્ણન કરો. પુલત્સ્યજીએ કહ્યું, હે રાજન, પૂર્વકાળમાં કશ્યપજીથી અદિતિના ગર્ભથી વિવસ્વાન નામના પુત્ર થયા. વિવસ્વાનને ત્રણ પત્નીઓ હતી, સંજ્ઞા, રાગની અને પ્રભા. રાગનીએ રેવત નામના પુત્ર ઉત્પન્ન કર્યો. પ્રભાથી પ્રભાતની ઉત્પત્તિ થઈ. સંજ્ઞા વિશ્વકર્માની પુત્રી હતી. તેણે વ્યવસ્થ મનુને જન્મ આપ્યો. થોડા સમય પછી સંજ્ઞાના ગર્ભથી યમ અને યમુના નામે બે જોડકા સંતાન પેદા થયા. ત્યાર પછી તે વિવસ્વાન એટલે કે સૂર્યના તેજોમય રૂપને સહી ન શકી. તેથી તેણે પોતાના શરીરથી પોતાના જેવા જ રૂપવાળી એક નારીને પ્રગટ કરી, જેનું નામ છાયા હતું. છાયા સામે ઊભી રહીને બોલી, દેવી, મારા માટે સિંહ આજ્ઞા છે. સંજ્ઞાએ કહ્યું, છાયા, તમે મારા પતિની સેવા કરો, મારા બાળકોનું પણ માતાની જેમ પાલન કરજો. તથાસ્તુ કહીને છાયા ભગવાન સૂર્યની પાસે ગઈ. તેમની પાસે પોતાની કામના પૂર્ણ કરવા ચાહતી હતી. સૂર્ય પણ એવું સમજીને કે આ ઉત્તમ વ્રતનું પાલન કરનારી સંજ્ઞા જ છે, તેથી બહુ જ આદર સાથે તેની કામના કરી. છાયાએ સૂર્યના અંશથી સાવર્ણ મનુને ઉત્પન્ન કર્યા. તેમનો વર્ણ પણ વ્યવસ્થ મનુ જેવો જ હોવાથી તેમનું નામ સાવર્ણ મનુ પડ્યું. ત્યાર પછી ભગવાન ભાસ્કરે છાયાના ગર્ભથી ક્રમશઃ શનેશ્વર નામના પુત્ર તથા તપ્તી અને વિષ્ટિ નામની કન્યાઓને જન્મ આપ્યો. એક સમયે મહાયશસ્વી યમરાજ વૈરાગ્યને કારણે પુષ્કર તીર્થમાં ગયા અને ત્યાં ફળ તથા વાયુનો આહાર કરતા રહીને કઠોર તપસ્યા કરવા લાગ્યા. તેમણે 100 વર્ષ સુધી તપસ્યા દ્વારા બ્રહ્માજીની આરાધના કરી. તેમના તપના પ્રભાવથી દેવેશ્વર બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા. ત્યારે યમરાજે તેમની પાસે લોકપાલનું પદ, અક્ષય પિતૃલોકનું રાજ્ય તથા ધર્મ અધર્મમય જગતની દેખરેખનો અધિકાર માંગ્યો. આ પ્રમાણે તેમને બ્રહ્માજીથી લોકપાલની પદવી પ્રાપ્ત થઈ. સાથે જ તેમને પિતૃલોકનું રાજ્ય અને અધર્મ અધર્મના નિર્ણયનો અધિકાર પણ મળી ગયો. છાયાના પુત્ર શનેશ્વર પણ તપસ્યાના પ્રભાવથી ગ્રહોની સમાનતાને પ્રાપ્ત થઈ. યમુના અને તપ્તી આ બંને સૂર્યપુત્રીઓ નદી થઈ ગઈ. વિષ્ટિનું સ્વરૂપ બહુ ભયંકર હતું. તે કાળ રૂપે સ્થિત થઈ વ્યવસ્થ મનુના 10 મહાબળી પુત્ર થયા. તે બધામાં ઈલ મોટા હતા. બાકીના પુત્રોના નામ આ પ્રમાણે છે, ઈશ્વાકુ, કુશનાભ, અરિષ્ટ, ધૃષ્ટ, નરિશ્યંત, કરુષ, મહાબળી, શર્યાતી, પુષુદ્ર તથા નાભાગ. આ બધા દિવ્ય માનવો હતા. રાજા મનુ પોતાના જ્યેષ્ઠ અને ધર્માત્મા પુત્ર ઈલને રાજ્ય પર અભિષિક્ત કરીને સ્વયં પુષ્કરના તપોવનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા. ત્યારબાદ તેમની તપસ્યાને સફળ કરવા માટે વરદાતા બ્રહ્માજી આવ્યા અને બોલ્યા, મનુ, તમારું કલ્યાણ થાઓ. તમે તમારી ઈચ્છા અનુસાર વર માંગો. મનુએ કહ્યું, હે સ્વામી, તમારી કૃપાથી પૃથ્વીના સંપૂર્ણ રાજા ધાર્મિક ઐશ્વર્યવાન તથા મારે આધીન થાય. તથાસ્તુ કહીને દેવેશ્વર બ્રહ્માજી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી મનુ પોતાની રાજધાનીમાં આવીને પૂર્વવત રહેવા લાગ્યા. ત્યાર પછી રાજા ઈલ અર્થ સિદ્ધિને માટે આ ભૂમંડળ પર વિચરવા લાગ્યા. તેઓ બધા દ્વીપોમાં ફરી ફરીને ત્યાંના રાજાઓને પોતાના વશમાં કરતા હતા. એક દિવસ પ્રતાપી ઈલ રથમાં બેસીને ભગવાન શંકરના મહાન ઉપવનમાં ગયા, જે કલ્પ વૃક્ષની લતાઓથી વ્યાપ્ત તથા શરવણ નામે પ્રસિદ્ધ હતું. તેમાં દેવાધિદેવ ચંદ્રા અર્ધશેખર ચંદ્ર અર્ધશેખર ભગવાન શિવ પાર્વતીજીની સાથે ક્રીડા કરે છે. પૂર્વકાળમાં મહાદેવજીએ ઉમાની સાથે શરવણની અંદર પ્રતિજ્ઞાપૂર્વક આવી વાત કહી હતી કે પુરુષ નામધારી કોઈ પણ જીવ મારા વનમાં આવી જશે ત્યાં 10 યોજનના વિસ્તારમાં પગ મૂકતા જ સ્ત્રી થઈ જશે. રાજા ઈલા પ્રતિજ્ઞાને જાણતા ન હતા, તેથી શરવણમાં ચાલ્યા ગયા. ત્યાં જતા જ તેઓ એકદમ સ્ત્રી થઈ ગયા તથા તેમનો ઘોડો પણ તે જ સમયે ઘોડી બની ગયો. રાજાના જે જે પુરુષોચિત અંગ હતા તે બધા સ્ત્રીના આકારમાં પરિણત થઈ ગયા. આનાથી તેમને બહુ આશ્ચર્ય થયું. હવે તેઓ ઈલા નામની સ્ત્રી હતા. ઈલા તે વનમાં ફરતા ફરતા વિચારવા લાગી, મારા માતા પિતા અને ભાઈ કોણ છે? તે આવા અસમંજસમાં પડી હતી. એટલામાં ચંદ્રમાના પુત્ર બુધે તેને જોઈ ઈલાની દ્રષ્ટિ પણ બુધ પર પડી. સુંદરી ઈલાનું મન બુધ પર મોહિત થઈ ગયું. બીજી બાજુ બુધ પણ તેને જોઈને તેનામાં આસક્ત થઈ ગયા. તેને પ્રાપ્ત કરવા માટે યત્ન કરવા લાગ્યા. તે સમયે બુધ બ્રહ્મચારીના વેશમાં હતા. તેઓ વનની બહાર વૃક્ષોને ઓઠે ઉભા રહીને ઈલાને બોલાવવા લાગ્યા. હે સુંદરી, આ સાંજનો સમય વિહારની વેળા છે જે વીતી જઈ રહી છે. આવો, મારા ઘરને લીપી પોતીને ફૂલોથી સજાવી દો. ઈલા બોલી, હે તપોધન, હું આ બધું ભૂલી ગઈ છું. કહો, હું કોણ છું? તમે કોણ છો? મારા સ્વામી કોણ છે તથા મારા કુળનો પરિચય શું છે? બુદ્ધે કહ્યું, હે સુંદરી, તમે ઈલા છો, હું તમારો ચાહક બુદ્ધ છું. મેં બહુ વિદ્યાભ્યાસ કર્યો છે. તેજસ્વી કુળમાં મારો જન્મ થયો છે. મારા પિતા બ્રાહ્મણોના રાજા ચંદ્રમાં છે. બુદ્ધની આ વાત સાંભળીને ઈલાએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો. તે સર્વ પ્રકારના ભોગોથી સંપન્ન હતું અને પોતાના વૈભવથી ઇન્દ્રભવનને પણ માત કરી રહ્યું હતું. ત્યાં રહીને ઈલા ઘણા સમય સુધી બુદ્ધની સાથે રમણ કરતી હતી. આ બાજુ ઈલાના ભાઈ ઈશ્વાકુ વગેરે મનુના પુત્રો પોતાના રાજાની શોધ કરતા તે શરવણની નિકટ આવી પહોંચ્યા. તેમણે વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા પાર્વતી અને મહાદેવજીની સ્તુતિ કરી. ત્યારે તે બંને પ્રગટ થઈને બોલ્યા, હે રાજકુમારો, મારી આ પ્રતિજ્ઞા તો ટળી શકે એમ નથી, પરંતુ એક ઉપાય થઈ શકે છે. ઈશ્વાકુ અશ્વમેઘ યજ્ઞ કરે અને તેનું ફળ અમને બંનેને અર્પણ કરી દે. આમ કરવાથી વીરવર ઈલ કિન્નર થઈ જશે, એમાં લેશ માત્ર સંદેહ નથી. બહુ સારું પ્રભુ, કહીને મનુપુત્રો પાછા ગયા. પછી ઈશ્વાકુએ અશ્વમેઘ યજ્ઞ કર્યો, એનાથી ઈલા કિન્નર થઈ ગઈ. તે એક માસ પુરુષ અને એક માસ સ્ત્રીના રૂપમાં રહેવા લાગ્યા. બુધના ભવનમાં સ્ત્રી રૂપે રહેવાના સમયે ઈલાએ ગર્ભ ધારણ કર્યો હતો. તે ગર્ભથી તેમણે અનેક ગુણોથી યુક્ત પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર થયા પછી બુધ સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે પ્રદેશ ઈલના નામ પરથી ઈલાવૃત વર્ષના નામે પ્રસિદ્ધ થયો. ઈલ ચંદ્રમાના વંશજ તથા ચંદ્ર વંશનો વિસ્તાર કરનારા રાજા થયા. આ પ્રમાણે ઈલાકુમાર પુરુવા ચંદ્રવંશની તથા રાજા ઈશ્વાકુ સૂર્યવંશની વૃદ્ધિ કરનારા કહેવાય છે. ઈલ એટલે કે કિમ પુરુષ કિન્નર અવસ્થામાં સુદુમ્ન પણ કહેવાતા હતા. ત્યાર પછી સુદુમ્નને 3 પુત્ર થયા, જે કોઈનાથી પરાસ્ત થનારા ન હતા. તેમના નામ ઉત્કલ, ગઈ તથા હરિતાશ્વ હતા. હરિદાસો બહુ પરાક્રમી હતા. ઉત્કલની રાજધાની ઉત્કલા એટલે કે ઉડીસા થઈ અને ગયની રાજધાની ગયા મનાય છે. એ જ પ્રમાણે હરિતાશ્વને કુરુપ્રદેશની સાથે જ દક્ષિણ દિશાનું રાજ્ય આપવામાં આવ્યું. સુદુમ્ન પોતાના પુત્ર ફુરુવાને પ્રતિષ્ઠાનપુર એટલે કે પૈઠણના રાજ્ય પર અભિષિક્ત કરીને સ્વયં દિવ્ય ખંડના ફળોનો ભોગ કરવા માટે ઈરાવૃત વર્ષમાં ચાલ્યા ગયા. સુદુમ્ના પછી ઈશ્વાકુજ મનુના સૌથી મોટા પુત્ર હતા. તેમણે મધ્યપ્રદેશનું રાજ્ય મળ્યું. ઈશ્વાકુના 100 પુત્રોમાં 15 પુત્રો શ્રેષ્ઠ હતા. તેઓ મેરુના ઉત્તરીય પ્રદેશમાં રાજા થયા. તેમના સિવાય 114 પુત્ર બીજા થયા જેઓ મેરુના દક્ષિણ તરફના દેશોના રાજા બતાવવામાં આવ્યા છે. ઈશ્વાકુના જ્યેષ્ઠ પુત્રથી કુકુત્સ નામનો પુત્ર થયો. કુકુત્સનો પુત્ર સુયોધન હતો. સુયોધનનો પુત્ર પૃથુ અને પૃથુનો વિશ્વાવસુ થયો. તેનો પુત્ર આર્દ્ર તથા આર્દ્રનો પુત્ર યુવનાશ્વ થયો. યુવનાશ્વનો પુત્ર મહાપરાક્રમી સાવસ્થ થયો, જેણે અંગ દેશમાં સાવસ્થી નામની નગરી વસાવી. સાવસ્થનો બૃહદશ્વ અને બૃહદશ્વથી કોલાશ્વનો જન્મ થયો. કોલાશ્વ ધુંધુ નામના દૈત્યનો નાશ કરીને ધુંધુમારના નામે પ્રસિદ્ધ થયા. તેમના 3 પુત્ર હતા, દ્રઢાશ્વ, દંડ તથા કપિલાશ્વ. ધુંધુમારના પુત્રોમાં પ્રતાપી કપિલાશ્વ વધારે પ્રસિદ્ધ હતા. દ્રઢાશ્વનો પ્રમોદ અને પ્રમોદનો પુત્ર હયર્ષ્વ. હયર્ષ્વથી નિકુંભ અને નિકુંભથી સહતાશ્વનો જન્મ થયો. સહતાશ્વના 2 પુત્ર હતા, અકૃતાશ્વ અને રણાશ્વ. રણાશ્વના પુત્ર યુવનાશ્વ અને યુવનાશ્વના માનધાતા હતા. માનધાતાને 3 પુત્ર થયા, પુરુકુત્સ, ધર્મસેતુ તથા મુચુકુંદ. એ ત્રણેયમાં મુચુકુંદની ખ્યાતિ વિશેષ હતી. તેઓ ઇન્દ્રના મિત્ર અને પ્રતાપી રાજા હતા. પુરુકુત્સનો પુત્ર સંભૂત હતો, જેના લગ્ન નર્મદા સાથે થયા હતા. સંભૂતિ અને સંભૂતિથી ત્રિધન્વાનો જન્મ થયો. ત્રિધન્વાનો પુત્ર ત્રિધારુણ નામે પ્રસિદ્ધ થયો. તેના પુત્રનું નામ સત્યવ્રત હતું. તેનાથી સત્યરથનો જન્મ થયો. સત્યરથના પુત્ર હરિશ્ચંદ્ર હતા. હરિશ્ચંદ્રથી રોહિત થયો. રોહિતનો વૃક અને વૃકથી બાહુની ઉત્પત્તિ થઈ. બાહુના પુત્ર પરમ ધર્માત્મા રાજા સગર થયા. સગરને 2 પત્નીઓ હતી, પ્રભા અને ભાનુમતી. આ બંને પુત્રની ઈચ્છાથી ઔર્વ નામના અગ્નિની આરાધના કરી. એનાથી સંતુષ્ટ થઈને ઔર્વે તે બંનેને ઈચ્છા અનુસાર વરદાન આપતા કહ્યું, 1 રાણી 60,000 પુત્ર પ્રાપ્ત કરી શકે છે અને બીજીને 1 જ પુત્ર મળશે, જે વંશની રક્ષા કરવા વાળો હશે. આ 2 વરદાનોમાંથી જેને જે પસંદ હોય તેને તે લઈ લે. પ્રભાએ ઘણા પુત્રો લેવાનું સ્વીકાર્યું તથા ભાનુમતીને 1 જ પુત્ર અસમંજસની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી પ્રભાએ, કે જે યદુકુળની કન્યા હતી, 60,000 પુત્રોને ઉત્પન્ન કર્યા, જેઓ અશ્વની શોધ માટે પૃથ્વીને ખોદતી વખતે ભગવાન વિષ્ણુના અવતાર મહાત્મા કપિલના ક્રોધથી બળીને ભસ્મ થઈ ગયા. અસમંજસનો પુત્ર અંશુમાનના નામે વિખ્યાત થયો. તેનો પુત્ર દિલીપ હતો. દિલીપથી ભગીરથનો જન્મ થયો, જેમણે તપસ્યા કરીને ભાગીરથી ગંગાને આ પૃથ્વી પર લાવ્યા હતા. ભાગીરથના પુત્રનું નામ નાભાગ હતું. નાભાગ અને અંબરીશ અને અંબરીશના પુત્ર સિંધુ દ્વીપ થયા. સિંધુ દ્વીપથી અયુતાયુ અને અયુતાયુથી ઋતુપર્ણનો જન્મ થયો. ઋતુપર્ણથી કલ્માષપાદ અને કલ્માષપાદથી સર્વકર્માનો જન્મ થયો. સર્વકર્માનો અરણ્ય અને અરણ્યનો પુત્ર નિઘ્ન થયો. નિઘ્નના 2 ઉત્તમ પુત્ર થયા, અનુમિત્ર અને રઘુ. અનુમિત્ર શત્રુઓનો નાશ કરવા માટે વનમાં ચાલ્યો ગયો. રઘુથી દિલીપ અને દિલીપથી અજ થયા. અજથી દીર્ઘબાહુ અને દીર્ઘબાહુથી પ્રજાપાલની ઉત્પત્તિ થઈ. પ્રજાપાલથી દશરથનો જન્મ થયો. તેમના 4 પુત્ર થયા. તે બધા જ ભગવાન નારાયણના સ્વરૂપ હતા. તેમનામાં રામ સૌથી મોટા હતા, જેમણે રાવણને માર્યો. અને રઘુવંશનો વિસ્તાર કર્યો તથા ભૃગુવંશોમાં શ્રેષ્ઠ વાલ્મીકીએ રામાયણના રૂપમાં તેમના ચરિત્રનું વર્ણન કર્યું. રામને બે પુત્ર થયા, કુશ અને લવ. એ બંને ઈશાક વંશનો વિસ્તાર કરવાવાળા હતા. કુશથી અતિથિ અને અતિથિથી નિષદનો જન્મ થયો. નિષદથી નલ, નલથી નભા, નભાથી પુંડરીક અને પુંડરીકથી ક્ષેમધર્માની ઉત્પત્તિ થઈ. ક્ષેમધર્માનો પુત્ર દેવાનિક થયો. તે વીર અને પ્રતાપી હતો. તેનો પુત્ર અહીનગુ થયો. અહીનગુથી સહસ્ત્રાશ્વનો જન્મ થયો. સહસ્ત્રાશ્વથી ચંદ્રાવલોક, ચંદ્રાવલોકથી તારાપીઢ, તારાપીઢથી ચંદ્રગીરી, ચંદ્રગીરીથી ચંદ્ર તથા ચંદ્રથી શ્રુતાયુ થયા, જે મહાભારતના યુદ્ધમાં મરાઈ ગયા. નલ નામના બે રાજા પ્રસિદ્ધ છે. એક તો વીરસેનના પુત્ર હતા અને બીજા નિષદના. આ પ્રમાણે ઈશ્વાકુ વંશના મુખ્ય મુખ્ય રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અધ્યાય, આ અધ્યાય 9 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.